سورة نور سورة نمبر 24. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو جی رحم وارا اللہ نا نام تھی. આ એક સૂરા છે, પાઠ છે જે અમોએ ઉતારી છે ને તેના હુકમોને અમોએ ફરજ ગણાવ્યા છે ને તેમાં અમોએ ખુલ્લે ખુલ્લા હુકમો ઉતાર્યા છે. એ માટે કે તમે સબક અને નસીહત હાંસિલ કરો. બદકારી કરનારી ઔરત ને બદકારી કરનાર મરદ એમાંથી દરેકને 100-100 કોરડા મારો ને ખબરદાર, જો તમે અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતા હો તો તે બેની બાબતમાં અલ્લાહનો કાનૂન અમલમાં મૂકતા તમને દયા આવવા ન પામે ને તેમની સજા અમલમાં મૂકતી વખતે મોમિનોનું એક ટોળું હાજર હોવું જરૂરી છે. બદકારી મર્દ બદકારી કે મુશરિક ઔરત સિવાય બીજી કોઈ ઔરત સાથે નિકાહ કરવા ન પામે ને બદકારી ઔરત સાથે બદકારી કે મુશરિક મર્દ સિવાય બીજો કોઈ નિકાહ કરે નહીં ને આ નિકાહ મોમિનો પર હરામ કરવામાં આવ્યા છે. ને જે લોકો પાક દામન ઔરતો પર તોહમત મૂકે, ઇલ્ઝામ લગાવે ને પછી એ તોહમતની સાબિતીમાં 4 સાક્ષીઓ રજૂ ન કરે તો તેમને 80 કોરડા મારો ને ભવિષ્યમાં તેમની સાક્ષી કદી પણ માન્ય રાખો નહીં ને તેઓ જાતે જ બદકાર છે. સિવાય કે જેઓ તે બાદ તોબા કરે અને પોતાને ખરાબ સિફતો સુધારે તો બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયાળુ છે. ને જે લોકો પોતાની દીદીઓ પર અનીતિનો આરોપ મૂકે ને તેના પોતાના સિવાય બીજો કોઈ સાક્ષી ન હોય તો તે દરેકની જુબાનીની રીત આ છે કે તેઓ ચાર વખત અલ્લાહનું નામ લઈ સાક્ષી આપે ને કહે કે બેશક તે પોતે સાચાઓમાંથી છે. ને પાંચમી વખત આ કહે કે અગર તે જૂઠાઓ માંથી નો હોય તો તેના પર અલ્લાહ ની લાનત થાઓ. અને તે ઔરત ઉપરથી સજાને આ વાત ટાળી દેશે અગર તેણી ચાર વખત અલ્લાહનું નામ લઈ એવી સાક્ષી આપે કે તે સાચે જૂઠાઓ માંથી નો છે. ને પાંચમી વખત એમ કહે કે અગર તે સાચાઓ માંથી હોય તો તેની ઉપર અલ્લાહનો કોપ ઉતરી પડે. ને અગર તમારા પર અલ્લાહની મહેરબાની અને તેની દયા ન હોત તો આવા સાફ કાયદા કાનૂનો શા માટે શીખવતે? પણ બેશક અલ્લાહ મોટો તોબાને કબૂલ કરનાર ને હિકમત વાળો છે. બેશક જે લોકોએ જૂઠાણું ઉભું કર્યું છે તે તમારા માંથીનું જ એક ટોળું છે, પણ તમે તે તહમતને તમારા હકમાં બુરી સમજો નહીં, બલકે તે તમારા માટે બહેતર છે. તેઓમાંથી જે કોઈ શખ્સ જે ગુના કરશે તેની સજા તેના માટે જ છે, ને તેઓમાંથી જે તે ગુનાહોમાં મોટો ભાગ લેશે તેના માટે ઘણો અઝાબ છે. જયારે કે તમે તેને સાંભળ્યો ત્યારે મોમિન મરદ તથા મોમિન ઓટો એ પોતાના માણસો માટે સારું ગુમાન કેમ ન કર્યું ને આ કેમ ન કહ્યું કે આ ખુલ્લું જૂઠાણું છે? વળી જેમણે તહમત મૂકી હતી તેઓ આ વાત ઉપર ચાર સાક્ષીઓ કેમ ન લાવ્યા? હવે જયારે તેઓ ચાર સાક્ષીઓ નથી લાવ્યા તો તેઓ અલ્લાહની પાસે જરૂર જૂઠા છે. ને જો દુનિયા તથા આખિરતમાં તમારા પર અલ્લાહની મહેરબાની તથા દયા ન હોત તો જે વાતની તમે ચર્ચા કરી હતી તેના કારણે તમારા પર એકાદ સજા જરૂર આવી પડતે. બલકે તમે તમારી જીભ થકી તે વાતની ચર્ચા કરવા માંડી ને પોતાના મોઢેથી એવું કઈ બકવા લાગ્યા કે જેની જાણ પણ તમને ન હતી અને તેને ન જીવી એકદમ નાની સૂની વાત સમજતા હતા. જો કે તે અલ્લાહની પાસે ઘણી ગંભીર વાત હતી. ને જે વખતે તમે એ વાત સાંભળી ત્યારે આ કેમ ન કહ્યું કે અમને આવી વાત મોઢામાંથી કાઢવી શોભતી નથી, ને એમ કેમ ન કહ્યું કે એ અમારા પાલનહાર તું પાક છે. આ એક ઘણી મોટી તોહમત ને આક્ષેપ છે. અલ્લાહ તમને ઉપદેશ આપે છે કે જો તમે મોમિન હો તો ખબરદાર ફરીથી એવું કદી કરશો નહીં. ને અલ્લાહ પોતાના હુકમો સાફ કરીને બયાન કરે છે. ને અલ્લાહ મોટો જાણનાર ને હિકમત વાળો છે. તે લોકો કે જેઓ ચાહે છે કે ઈમાન લાવનારાઓની બાબતમાં બેશરમી ભરી વાતોની ચર્ચા ફેલાય, બેશક તેમના માટે દુનિયામાં દુઃખ આપતો અઝાબ છે ને આખિરતમાં પણ. ને અલ્લાહ સાચી હકીકત સારી રીતે જાણે છે ને તમે નથી જાણતા. ને જો તમારા પર અલ્લાહની મહેરબાની તથા તેની રહેમત ન હોત તો તે તમારા પર જલ્દીથી અઝાબ ઉતારતે, કહેર નાઝિલ કરતે. પણ અલ્લાહ મોટો મહેરબાન ને દયાળુ છે. એ ઈમાન લાવનારાઓ, શૈતાનના પગલે પગલે ન ચાલો. ને જે શખ્સ શૈતાનના પગલે ચાલશે તો તે તેને બેશરમી અને અનીતિ યાની કે પોતાના વ્યવહારમાં હબથી ફરી જવું એ વાતોનો જરૂર હુકમ કરશે. ને જો તમારા પર અલ્લાહની મહેરબાની તથા તેની રહેમત ન હોત તો તમારામાંથી હરગીજ કોઈ પણ પાકને પવિત્ર રહેતે નહીં. પણ અલ્લાહ જેને ચાહે પાક કરી દે છે ને અલ્લાહ મોટો સાંભળનાર તથા જાણનારો છે. ને તમારામાંથી અલ્લાહની મહેરબાની મેળવે લાવો અને દૌલતની રેલમછેલ ધરાવનારાઓ જેની પાસે ખૂબ જ દોલત છે તેઓ આ વાતની કસમ ખાય ન બેસે કે તેઓ સગા વાલા મિસ્કીનો ને રાહે અલ્લાહમાં હિજરત કરનારાઓને કાંઈ નહીં આપે, બલકે તેમને જોઈએ કે તેમના વાંક માફ તથા દરગુજર કરે. શું તમે આ પસંદ નથી કરતા કે અલ્લાહ તમારા ગુના માફ કરી દે? ને અલ્લાહ મોટો બક્ષિશ કરનાર દયાળુ છે. બેશક જે લોકો પાક દામન બેખબર દોષ વગરની મોમિન ઓરતો પર અનીતિનો આરોપ મૂકે છે તેમના પર દુનિયામાં લાનત કરવામાં આવી છે ને આખિરતમાં પણ, ને તેમના માટે ઘણો મોટો અઝાબ છે. તે દિવસે કે જે દિવસે તેમની જબાનો તથા તેમના હાથ તથા તેમના પગ વગેરે ભાગો તેમના ખુદના જ કામોના બાબતે તેમની જ વિરુદ્ધ જુબાની આપશે, સાક્ષી આપશે. તે દિવસે અલ્લાહ તેમને તે પર ન્યાય સર બદલો આપશે ને તેઓ આ જાણી લેશે કે અલ્લાહ એ જ સાચો છે અને સાચાને ખુલ્લું કરી દેખાડનારો છે. બદકાર ઓરતો બદકાર મર્દો માટે છે ને બદકાર મર્દો બદકાર ઓરતો માટે બંધ બેસતા છે, લાગુ પડે છે. ને નેક ઓરતો નેક મર્દો માટે છે ને નેક મર્દો નેક ઓરતો માટે બંધ બેસતા છે, એકબીજાને લાગુ પડે છે. આ બધા માણસો તે વાતોથી કે જે દુરાચારી લોકો બદકારી લોકો બકે છે નિર્દોષ છે, તેમના જ માટે ગુનાહોની માફી છે અને ઇજ્જતની રોજી પણ. એ ઈમાન લાવનારાઓ, તમે તમારા પોતાના ઘરો સિવાય બીજાઓના ઘરોમાં જ્યાં સુધી તમે રજા ન મેળવો ને તેના રહેવાસીને સલામ ન કરો હરગિજ દાખલ થશો નહીં. એ જ તમારા માટે બહેતર છે કે જેથી તમે નસીહત હાંસિલ કરો. પણ જો તમને જણાય કે તે ઘરમાં કોઈ નથી તો પણ જ્યાં સુધી તમને રજા ન મળે તેમાં હરગિજ જાઓ નહીં, ને અગર તમને એમ કહેવામાં આવે કે પાછા ચાલ્યા જાઓ તો તરત જ પાછા જાઓ. એ જ તમારા માટે વધારે ચોખ્ખાઈ ભરેલું છે ને તમે જે કઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે. જે ઘરોમાં કોઈ રહેતું ન હોય ને તેમાં તમારો કઈ સામાન હોય તો તેવા ઘરોમાં જાઓ તો તમારા પર કઈ દોષ નથી. ને તમે જે કઈ જાહેર કરો છો તથા જે કઈ તમે સંતાડો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. એ રસૂલ મોમિનોને કહે કે તેઓ તેમની આંખો હેઠી રાખે ને પોતાના છુપા ભાગોની હિફાજત કરે. આ તેમના માટે વધારે પાકીઝગી ભર્યું છે. બેશક તેઓ જે કઈ કરતા રહે છે તેનાથી અલ્લાહ સારી રીતે ખબરદાર છે. ને તું મોમિન ઔરતોને પણ કહે કે તેણીઓ પોતાની નજર નીચી રાખે ને પોતાના છુપા ભાગોને બીજાઓની નજરથી બચાવે ને પોતાના બનાવ શણગાર કે જે પોત મેળે જાહેર થાય તે સિવાય જાણી જોઈને જાહેર કરવાની કોશિશ ન કરે ને તેમને જોઈએ કે પોતાની ઓઢણીઓ છાતી પર નાખી રાખે ને પોતાનો શણગાર પોતાના શોહર અથવા પોતાના બાપ દાદાઓ અથવા પોતાના શોહરના બાપ દાદાઓ અથવા પોતાના દીકરાઓ કે પોતાના શોહરના સાવકા દીકરાઓ અથવા પોતાના ભાઈઓ કે પોતાના ભત્રીજાઓ કે પોતાના ભાણેજો કે પોતાની ચાકરડીઓ અથવા પોતાની લોન્ડી ગુલામો કે એવા મલત નોકરો કે જેમને ઔરતોની જરૂર હોતી નથી અથવા તે છોકરાઓ કે જેઓ હજી ઔરત અંગથી વાકેફ થયા ન હોય તેમના સિવાય બીજા કોઈ પર જાહેર થવા ન દે અને તેણીઓ ચાલતા ચાલતા પોતાના પગ એવા મકસદથી જમીન પર જોરથી પછાડે નહીં કે જે શણગાર તેણીએ સંતાડેલો છે તે જાહેર થઈ જાય. ને એ મોમિનો તમે બધાને બધા જ અલ્લાહની હુજૂરમાં તોબા કરો કે જેથી તમે બધા છુટકારો મેળવો નજાત પામો. ને તમારામાંથી જે ઔરતો શાદી વગરની હોય તેમની શાદી કરી આપો, ને તમારા ગુલામો તથા કનીઝોમાંથી જેઓ નેક હોય તેમની પણ. અગર તેઓ મોહતાજ હશે તો અલ્લાહ પોતાની મહેરબાની થકી તેમને આબાદ કરી દેશે, ને અલ્લાહ સખી ને જાણનાર છે. ને તમારામાંથી જેઓ નિકાહ ન કરી શકે તેઓએ પરહેજગાર રહેવું, અહીં સુધી કે અલ્લાહ પોતાની મહેરબાનીથી તેમને આબાદ કરી દે. ને તમારી કનીઝ ગુલામ કે જેઓ અમુક રકમ આપી આઝાદી મેળવવા માટે લખત કરવા ચાહતા હોય, તો અગર તમે તેમનામાં સદાચારના નેકીના નિશાનીઓ જોવો તો તેમની સાથે લખત કરી લો, ને તેમને તે માલમાંથી કે જે અલ્લાહે તમને આપ્યો છે કંઈ આપો. અને તમારી કનીઝો અગર પાક દામનીને ચાહનારી હોય તો તેમને તમે સંસારી લાભ મેળવવા માટે બદકારી કરવાની ફરજ ન પાડો, અને જે તેમને પાડશે તો તેમને તેમ કરવાની ફરજ પાડ્યા પછી બેશક અલ્લાહ તેમના સંબંધમાં મોટો બક્ષિશ કરનારને દયાળુ છે. ને એ મુસલમાનો, બેશક અમોએ તમારા તરફ ખુલ્લી નિશાનીઓ ઉતારી છે, ને તે લોકોની મિસાલો દાખલાઓ કે જે તમારી અગાઉ થઈ ગયા છે, તથા પરહેજગારો માટે મુત્તકીઓ માટે નસીહત પણ. અલ્લાહ આસમાન તથા જમીનનો નૂર છે, પ્રકાશ છે. તેના નૂરની મિસાલ દાખલો એક ગોખલાના જેવો છે, જેમાં એક દીવો બળતો હોય, અને તે દીવો કાચના એક ફાનસમાં મૂકેલો હોય, ને તે ફાનસ એવું હોય જેવો કે એક ઝગમગતો તારો, અને તે ઝૈતુનના મુબારક ઝાડના તેલથી રોશન થયેલો હોય, જે ન પૂરબ બાજુનો હોય ન પશ્ચિમ બાજુનો. પાસે છે કે તેનું તેલ પોત મેળે રોશન થઈ પ્રકાશિત થઈ જાય, પછી ભલે ને તેને આગ અડકે પણ નહીં. નૂર ઉપર નૂર છે. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર તરફનો રસ્તો દેખાડી દે છે, ને અલ્લાહ લોકો માટે આવા صاف داخلا بیان کرے چھے نے اللہ دریک وستو نو جانکار چھے આ દીવો એવા ઘરોમાં છે કે જેમના બારામાં અલ્લાહે એવો હુકમ આપ્યો છે કે તે ઘરોનું માન સન્માન કરવામાં આવે ને આ કે તેમાં તે અલ્લાહના નામનું રટણ કરવામાં આવે તેમાં તેઓ સવાર સાંજ તેની પાકીઝગી બયાન કરે છે એવા લોકો કે જેમને અલ્લાહના રટણથી અલ્લાહની યાદથી તથા નમાઝ પડવાથી ને ઝકાત આપવાથી ન તો વેપાર રોકે છે અને ન કોઈ લેવડ દેવડ કારણ કે તેઓ તે દિવસથી બીતા રહે છે કે જે દિવસે દીવો ગભરાટને લીધે ઉલટાઈ જશે ને આંખો પણ તેઓ તેની ઇબાદત એ માટે કરે છે કે કદાચ ને તેમની કરણીઓનો ઉત્તમોત્તમ બદલો અલ્લાહ તેમને આપે અથવા પોતાની મહેરબાનીથી તેમના માટે બીજું પણ કંઈક વધારી દે ને અલ્લાહ જેને ચાહે છે તેને બેહિસાબ રોજી અતા કરે છે ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેમના કર્મો તેમના આમાલ એવા છે જેવી કે સપાટ જમીનમાં ચકમકતી રેતી દૂરથી દેખાતું પાણી યાની કે મૃગજળ કે જેને તરસ્યો માણસ પાણી ધારી લઈ લે છે ત્યાં સુધી કે જ્યારે તે તેની પાસે પહોંચે છે ત્યારે તેને પાણી જેવી કોઈ વસ્તુ મળતી નથી ને અલ્લાહને પોતાની પાસે જોવે છે પછી તે તેનો પૂરેપૂરો હિસાબ કરી દે છે ને અલ્લાહ મહાન ઝડપથી હિસાબ કરનારો છે અથવા તેમના કર્મો તે અંધકારોના જેવા છે યાની કે ઈમાન ન લાવનારના અમાલ એ અંધકારના જેવા છે જે ઊંડા સમુદ્રની અંદર હોય અને તેને મોજાઓએ ઢાંકી રાખ્યો હોય અને તે મોજા ઉપર એક બીજું મોજું હોય અને તેના ઉપર એક વાદળ હોય એવી રીતે એકની ઉપર એક અંધકારના એવા થર હોય કે જ્યારે તે પોતાનો હાથ કાઢે તો તે ભાગ્યે જોઈ શકે ને જેના માટે અલ્લાહ કોઈ હિદાયતનો પ્રકાશ નૂર મુકરર કરતો નથી તો તેના માટે કઈ પ્રકાશ હોઈ શકતો નથી. والله عليم بما يفعلون. શું તું આ નથી જોતો કે જે આસમાનોમાં તથા જમીનમાં છે તે અને પાંખ ફેલાવી ઉડનારા પંખીઓ પણ અલ્લાહનો મહિમા ગુણગાન ગાયા કરે છે. તેમાંથી દરેક પોતપોતાની નમાઝ તથા તસ્બી જપમાળા સારી રીતે જાણે છે ને તેઓ જે કાંઈ કરે છે તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. ને આસમાનો તથા જમીનની બાદશાહત અલ્લાહની જ છે ને અલ્લાહ તરફ જ સર્વેનું છેવટનું પાછું પડવાનું છે. શું તે આ નથી જોયું કે અલ્લાહ જ વાદળા હાંકી લાવે છે, પછી તેના કટકા આપસમાં જોડી દે છે, પછી તેમને એક ઉપર એક ખડકી દે છે, પછી તું તેમની વચ્ચે વરસાદના પાણી નીકળતા જોડે છે, ને તે આસમાન પરથી પહાડની આકૃતિ જેવા ગાઢ જેવા વાદળાઓમાંથી કરા વરસાવે છે, પછી તે થકી લોકોમાંથી જેને ચાહે છે તેને ઈજા પહોંચાડે છે ને જેનાથી ચાહે છે તેના ઉપરથી તે ટાળી દે છે. નજદીક છે કે વીજળીનો ચમકાર તેની જોવાની તાકાત આંચકી લઈ જાય, ખતમ કરી નાખે. અલ્લાહ રાત તથા દિવસ ઉપરા છાપલી બદલતો રહે છે, બેશક તેમાં નજર રાખનારાઓ માટે નસીહત છે, સબક છે. અલ્લાહે દરેક જાનવરને પાણીમાંથી પેદા કર્યો છે, પછી તેઓમાંથી કેટલાક તો એવા છે કે જે પોતાના પેટના તાકાતે ચાલે છે ને તેમનામાંથી કેટલાક એવા છે કે જે પગો થકી ચાલે છે ને તેમાંથી કેટલાક એવા છે જે ચાર પગ થકી ચાલે છે. અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે, બેશક અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. સાચે જ અમોએ હકીકત સાફ કરનારી આયતો નિશાનીઓ ઉતારી છે ને અલ્લાહ જેને ચાહે છે તેને સીધે રસ્તે પહોંચાડી દે છે. ને કેટલાક લોકો એવા છે કે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઈમાન લાવ્યા ને અમોએ હુકમ માન્યો, પણ તેઓ માથીનું એક ટોળું એમ કહ્યા પછી પણ મોઢું ફેરવી લે છે અને હકીકતમાં તેઓ મોમિન જ નથી. ને જ્યારે તેમને અલ્લાહ તથા તેના રસૂલ તરફ બોલાવવામાં આવે છે એ માટે કે તે રસૂલ તેમની વચ્ચેના મતભેદોનો ફેંસલો કરે, તો તેઓમાંથી એક ટોળું તરત જ પીઠ ફેરવી ચાલ્યું જાય છે. ને સાચું આ છે કે જો હક તેમની પડખે હોય તો ફરમાબરદાર બની તાબેદાર બની તેની પાસે દોડતા ચાલ્યા આવે છે. શું તેમના દિલોમાં નાસ્તિકપણાનો બેદીનીનો કોઈ રોગ છે, અથવા તેઓ શંકામાં પડેલા છે, અથવા તેઓ આ વાતથી દીવે છે કે અલ્લાહ અને તેના રસૂલ તેમની સાથે બેઇન્સાફીથી વર્તશે? પણ એવું કાંઈ નથી. સાચી રીતે તો તેઓ ખુદ પોતે જ ઝાલિમ છે. પણ જ્યારે મોમિનોને અલ્લાહ તથા તેના રસૂલ તરફ એ માટે બોલાવવામાં આવે છે કે તે તેમના વચ્ચેના ઝઘડાનો ફેંસલો કરે, તો તેમનું કહેવું આ સિવાય બીજું કાંઈ જ હોતું નથી કે અમોએ સાંભળ્યું અને અમોએ હુકમ માન્યો, ને તેઓ જ પૂરેપૂરા ભલાઈ મેળવનારા છે. ને જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલ નો હુકમ માનશે તથા અલ્લાહ થી બીશે અને તેના કોપથી બચતો રહેશે, તો બસ એવા જ લોકો હંમેશના લાભમાં રહેશે. ને એ રસૂલ, તેઓ અલ્લાહની સખતમાં સખત કસમ લઈને આ કહેશે કે જો તું તેમને હુકમ આપે તો તેઓ જરૂર જેહાદ માટે નીકળી પડશે. તું કહે કે તમે સોગંદને કસમ ખાઓ નહીં, સિર્ફ તમારી વ્યાજબી હુકમ પાલનની જરૂર છે. બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. તું કહે કે તમે અલ્લાહનો હુકમ માનો તથા રસૂલનો હુકમ માનો, પછી જો તમે મોઢું ફેરવી લેશો તો સિવાય તેના નથી કે જે જોખમદારી તે રસૂલના માથે નાખેલી છે તેની જવાબદારી તેના માથે છે, અને જે જોખમદારી તમારા પર નાખવામાં આવી છે તેની જવાબદારી તમારા માથે છે, ને જો તમે તેનો હુકમ માનશો તો ચોક્કસ જ સાચો રસ્તો મેળવશો. ને રસૂલના માંથી સંદેશો ખુલ્લી રીતે પહોંચાડી દેવા સિવાય બીજું કાંઈ નથી. ليستخلفنهم في الأرض كما استخلف الذين من قبلهم وليمكنن لهم دينهم الذي ارتضى لهم તે બધા લોકોથી કે જેઓ તમારામાંથી ઈમાન લાવ્યા છે તથા નેક આમાલ કર્યા છે. અલ્લાહે એવો વાયદો કર્યો છે કે તે તેમને જરૂર જમીનમાં વારસ બનાવશે, જેમ કે તેમની આગળના લોકોને વારસ બનાવ્યા હતા, અને તેમના મઝહબને કે જે તેણે તેમના માટે પસંદ કર્યો છે તેમની ખાતર જરૂર મજબૂત રીતે કાયમ કરી દેશે, ને તેમની બીકને તે પછી જરૂર શાંતિમાં બદલી નાખશે. માટે જોઈએ કે તેઓ મારી જ ઈબાદત કરે ને કોઈ વસ્તુને મારો શરીક કે ભાગીદાર બનાવે નહીં, ને જે કોઈ તે બાદ પણ નાશુકરી કરશે તો બસ એ જ નાફરમાન છે. એ ઈમાન વાળાઓ, નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો તથા રસૂલનો હુકમ માનો કે જેથી તમારા પર દયા કરવામાં આવે. તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા, જમીનમાં અલ્લાહને લાચાર કરી દેનારા છે એવું હરગિજ ન માને, ને તેમનું ઠેકાણું જહન્નમ છે, ને સાચે જ તે ઘણું જ ખરાબ છેવટનું પાછું ફરવાની જગ્યા છે. એ ઈમાન લાવનારાઓ, આ લાઝિમ છે કે તમારી કનીઝ, ગુલામ તથા તમારામાંથી પણ જે કોઈ જવાનીએ પહોંચ્યા ન હોય તેઓ તમારી પાસે આવવા માટે રાત દિવસમાં 3 વખત તમારી રજા મેળવ્યા કરે. એક તો સવારની નમાઝ પહેલા, બીજી બપોરે સૂતી વખતે, અને ત્રીજી ઈશાની નમાઝ બાદ. આ ત્રણેય તમારા એકાંતના સમય છે. એ સિવાય વગર રજાએ આવવા જવામાં ન તમારા માથે કાંઈ દોષ છે અને ન તેમના માથે, કારણ કે તમને એકબીજા પાસે વારંવાર આવવું જવું પડે છે. આવી રીતે અલ્લાહ તમારા માટે પોતાના હુકમો સાફ કરીને બયાન કરે છે, ને અલ્લાહ મોટો જાણનાર ને હિકમત વાળો છે. ને એ ઈમાનદારો, જયારે તમારા છોકરા બાલિગ થઈ જાય, ઉંમર લાયક થઈ જાય, તો તેમને પણ લાજિમ છે કે તેઓ પણ એવી જ રીતે રજા મેળવ્યા કરે જેવી રીતે કે તેમના આગળનાઓ મેળવ્યા કરતા હતા. આવી રીતે અલ્લાહ પોતાના હુકમો સાફ કરીને બયાન કરે છે ને અલ્લાહ ઇલ્મ ને હિકમત નો સાહેબ છે. ને મોટી બુઢી ઓરતો કે જેમને નિકાહ ની આશા ન હોય, તેઓ પોતાની ઓઢણી કાઢી નાખે તો તેમના માથે કોઈ દોષ નથી, એવી હાલતમાં કે તેમને પોતાના બનાવ શણગાર ની જાહેરાત નો મકસદ ન હોય. અને જો તેણીઓ તેમ કરતા પણ અટકે તો તે તેમના માટે વધુ બહેતર છે. અને અલ્લાહ મહાન સાંભળનાર જાણનાર છે. ન કોઈ આંધળા માથે દોષ છે, ન કોઈ લંગડાના માથે, ને ન કોઈ માંદા ઉપર, ને ન તમારા પોતાના માથે. એ વાતમાં કે તમે ખાવાનું તમારા ઘરોમાં ખાવો, અથવા તમારા બાપ દાદાના ઘરોમાં, કે તમારી માઓના ઘરોમાં, કે તમારા ભાઈઓના ઘરોમાં, કે તમારી બહેનોના ઘરોમાં, કે તમારા કાકાઓના ઘરોમાં, કે તમારી ફોઈઓના ઘરોમાં, કે તમારા મામાઓના ઘરોમાં, કે તમારી માસીઓના ઘરોમાં, કે જે ઘરોની ચાવીઓ તમારા હાથમાં હોય તે ઘરોમાં, યાની કે જે ઘરો તમારી હિફાજત નીચે હોય ત્યાં, કે તમારા દોસ્તોના ઘરોમાં, વળી એમાં પણ તમારા માટે કાંઈ વાંધો નથી કે તમે ભેગા મળીને ખાઓ યા જુદા જુદા. પછી જયારે તમે ઘરોમાં દાખલ થાઓ તો તમારા લોકોને સલામ કરો. તે અલ્લાહ તરફની મુબારક ને પાક ભેટ છે. આવી રીતે અલ્લાહ પોતાના હુકમો સાફ કરીને તમને બયાન કરે કે જેથી તમે સહેલાઈથી સમજી લો. સિવાય કે તેના નથી કે મોમિન તે લોકો છે કે જેઓ અલ્લાહ પર તથા તેઓના રસૂલ પર ઈમાન લાવ્યા. ને જ્યારે કોઈ મહત્વના અહેમ કામ માટે તેઓ તે રસૂલની પાસે હોય છે ત્યારે તેની રજા લીધા વિના ચાલ્યા જતા નથી. બેશક જે લોકો તારી પાસે રજા માંગે છે તેઓ જ તો અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન રાખે છે. પછી જ્યારે તેઓ તેમના કોઈ ખાસ કામ માટે તારી રજા માંગે તો તેઓ માંથી ચાહે તેને રજા આપી દે ને તેમના માટે અલ્લાહ પાસે માફી માંગતો રહે. બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયાળુ છે. એ ઈમાનદારો, રસૂલના આમંત્રણને તમે આપસના તમારા અંદરો અંદરના આમંત્રણ જેવું ન ગણો. તમારામાંથી જે લોકો રસૂલ પાસેથી ચોરી છુપીથી ખસકી જાય છે તેમને અલ્લાહ સારી રીતે જાણે છે. માટે જે લોકો તે રસૂલની હુકમની વિરુદ્ધ કરશે, અવગણના કરે છે, તેમણે આ વાતથી ખબરદાર રહેવું જોઈએ કે શાયદ તેમના પર કોઈ આફત આવી ન પડે અથવા તેમને કોઈ દુઃખ આપતી અજાબ આવી પડે. ખબરદાર થાઓ, આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બેશક અલ્લાહનું જ છે. તમે જે રસ્તા પર છો તેને તે સારી રીતે જાણે છે. ને જે દિવસે તેઓ તેની હુજૂરમાં પાછા ફેરવવામાં આવશે ત્યારે જે કાંઈ તેઓ કર્યા કરતા હતા તેનાથી તે તેમને જાણકાર કરી દેશે. ને અલ્લાહ દરેક વસ્તુનો જાણનારો છે.